કલ્યાણજી બાપા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, એમના દીકરા મનોજભાઈ, મયંકભાઈ અને કૃણાલભાઈ, યજમાન પરિવાર, ભક્તજનો, પ્રત્યક્ષ રૂપે અને ઓનલાઈન દ્વારા કથાનું શ્રવણ કરી રહેલા તમામ ભાવિક ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસના સમયમાં ભગવાનના મહિમાથી ભરપૂર, ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવનાર ગ્રંથ વાસુદેવ મહાત્મ્ય, એની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજે કેટલામો દિવસ છે? તેરમો દિવસ છે. કથા દ્વારા એટલા પ્રભાવિત થઈ ગયા છીએ કે કેટલા દિવસો વયા ગયા એનો પણ ખ્યાલ ન રહ્યો. બધા રસ્તરબોળ થઈ ગયા છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કર્યું, ઇન્દ્ર મહારાજાએ દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો, લક્ષ્મીજી સમુદ્રમાં ગયા, દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે અમારી સહાય કરો. પહેલા 100 વર્ષ તો દુષ્કાળ ઇત્યાદિ અનેક પ્રકારે પુરુષ પ્રયત્નો કરે છે, યજ્ઞો કરે છે, પણ એમાં સફળ થયા નથી. અનેક પ્રયત્નો કરવા બાદ જ્યારે સફળતા ન મળી, 1000 વર્ષ પછી બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી, શિવજી બધા સમુદ્રના તટે 1000 વર્ષ સુધી ફરીથી તપ કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા. ભૂલ કોની હતી? ઇન્દ્ર મહારાજાની એકની. અને ભોગવવું કોને પડ્યું? ત્રિલોકીને. સમગ્ર ત્રિલોકીમાં જેટલા પણ દેવો હતા, દાનવો, માનવો, પશુઓ, બધાને ભોગવવું પડ્યું. અન્યાય કહેવાય કે નહીં? ચોખ્ખો આવું શા માટે થયું? વાય, ભૂલ એકની અને ભોગવવાનું બધાને, આવું કેમ? સરસ, સાવ સરળ રીતે સમજી શકાય. ઘરમાં આપણે મોટેરા હોઈએ, આપણે કંઈક ભૂલ કરીએ તો આપણે એકલાને ભોગવવું પડે કે બીજા બધાને ભોગવવું પડે? જેટલા પણ સભ્યો હોય એ બધાને ભોગવવું પડે, કારણ કે ઘરમાં આપણે મોટેરા છીએ. એવી જ રીતે ત્રિલોકીના અધિપતિ એ ઇન્દ્ર મહારાજા છે, એટલે એમણે જે ભૂલ કરી એનું પરિણામ ત્રિલોકીમાં જેટલા પણ દેવો હતા, દાનવો, અસુરો, મનુષ્યો, એ બધાને ભોગવવું પડ્યું. કેટલા વર્ષ પછી દેવતાઓ સાચું રેડા ભગવાન આગળ? 1200 વર્ષ પછી દેવતાઓ સાચું રેડા છે. આ વાતનો મર્મ એવો છે કે જેટલા પણ કાંઈ સાધનો આપણે અધ્યાત્મ માર્ગમાં કરીએ છીએ, મહારાજની પૂજા કરીએ છીએ, તપ કરીએ છીએ, અત્યારે કથા સાંભળવી એ પણ મોટું તપ છે, નહીતર એમ થાય કે અમે ક્યાં તપ કરીએ છીએ. એટલે તપ કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, જે પણ કાંઈ સાધનો અધ્યાત્મ માર્ગમાં આપણે કરીએ છીએ, એ બધા જ સાધનો ભગવાનની સાચી શરણાગતિ આપણે કરી શકીએ એના માટેના છે. 1200 વર્ષ સુધી દેવતાઓ શરણે ન થયા, પછી થયા, એટલે ત્યાં સુધી જે પણ કર્યું એ સાચી શરણાગતિ માટે કર્યું. કારણ કે હેરાન થયા વિના નાભીમાંથી પોકાર નીકળવો એ ખૂબ કઠણ છે. એ વિના તો આપણે કરગરતા હોઈએ, તો પણ એમ હોય કે ભગવાન ધ્યાન રાખવું હોય તો રાખજો, બાકી આટલા ઉપાયો તો અમારી પાસે છે જ, સારું મકાન છે, સારો પરિવાર છે, પૈસે ટકે ખૂબ સુખી છીએ એવું નથી કે તમે એક જ આધાર છો. આજુબાજુમાં 7-8 જણા ઊભા છે. ધોકા લઈને અપબલ તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદામ સુર કિશોર કૃપા સે સબ બલ હરે કો હરિનામ સુનેરી મેને નિરબલ કે બલરામ સુનેરી મેને નિરબલ કે બલરામ. અપબલ પુરુષ પ્રયત્નનું બળ, તપબલ ઓર બાહુબલ 25 જણાને તો હું આરામથી પહોંચી વળું. ઓર ચોથા હે બલદામ પૈસાનું બળ, આ બધા બળ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ભગવાનનું બળ આપણે રાખી શકતા નથી. આ બધા બળ આપણી પાસે છે એ પણ ભગવાનની કૃપાથી છે. સુર કિશોર કૃપા સે સબ બલ હારે કો હરિનામ. જ્યારે આ દુનિયાની અંદર ભગવાન સિવાય મારું કોઈ કલ્યાણ કરનારું નથી, અધ્યાત્મ માર્ગની અંદર અત્યાર સુધી મેં જે જે સાધનો કર્યા છે એ તમામ સાધનો એનાથી હવે હું થાકી ગયો છું. એ સાધનો કરવાથી મારે જે રિઝલ્ટ જોતું હતું એ અત્યાર સુધી મને મળ્યું નહીં. હું એકદમ હવે નિર્બળ થયો છું, હેરાન થયો છું સાધનો કરી કરી. અને પછી જે ભગવાનની શરણાગતિ થાય, નાભીમાંથી પોકાર નીકળે એ સાચી શરણાગતિ છે. એટલે એ કથાનો એક મર્મ એ છે કે જે પણ કાંઈ અધ્યાત્મ માર્ગમાં આપણે સાધનો કરીએ છીએ એ ભગવાનની સાચી શરણાગતિ માટે છે. દેવતાઓ ભગવાનના શરણે થયા છે. એ વખતે ભગવાન મેઘ ગંભીર વાણીથી આનંદ આપતા થકા દેવતાઓને કહેવા લાગ્યા કે તમારું જે પણ કાંઈ કષ્ટ હતું એ બધા જ કષ્ટને હું સારી રીતે જાણું છું, નથી જાણતો એવું નથી. કેટલાય વર્ષો સુધી તમે તપ કર્યું છે, અમારી આરાધના કરી છે, યજ્ઞો કર્યા છે. અમારા ભક્ત દુર્વાસા ઋષિનો અપરાધ થયો છે એ પણ હું જાણું છું, પરંતુ જ્યાં સુધી તમે મારે શરણે ન આવો ત્યાં સુધી મારે તમને કેમ મદદ કરવી? આજે તમે શરણે આવ્યા છો માટે અમે તમને મદદ કરીએ છીએ, ઉપાય બતાવીએ છીએ. સાંભળો, આ પૃથ્વી ઉપર જેટલી પણ ઔષધિઓ હોય એ બધી જ ઔષધિઓ ક્ષીર સમુદ્રના તટે ભેગી કરો. સમુદ્રના તટે ઔષધિઓ ભેગી થઈ જાય ત્યારબાદ મંદરાચળ પર્વત એનો રવૈયો કરી, વાસુકી નાગ એનું નેત્રું કરી અને સમુદ્ર મંથન કરો, સમુદ્રને વલોવો. એવી રીતે જો તમે ઉપાય કરશો તો અવશ્ય અમૃતની પ્રાપ્તિ થશે. પરંતુ આ કાર્ય તમે એકલા નહીં કરી શકો, અસુરોની સહાયની પણ તમારે જરૂર પડશે. વળી કદાચ તમારા મનમાં એમ પ્રશ્ન થતો હોય કે ભાઈ અસુરો અને અમારે ભલે અમે ભાઈ રહ્યા પણ જન્મથી જ વેર, સંધિ કઈ રીતે કરી શકીશું? તો સાંભળો, આ સૃષ્ટિની અંદર પણ લોકો પોતાના સ્વાર્થને માટે શત્રુને મિત્ર બનાવે છે. કોઈ દિવસ જેની સાથે વ્યવહાર ન રાખ્યો હોય એની સાથે વ્યવહાર કરે છે, કોઈ દિવસ જેના ઘરે પગ ન મૂક્યો હોય એની ઘરે પણ સ્વાર્થને ખાતર પગ મૂકે છે. તમે તો ખૂબ કુશળ છો, તમે અસુરોની સાથે સંધિ કરો. અસુરોની સાથે અસુરે હિ સહ મંથધ્વમ, અસુરોને સાથે રાખી સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન કરશો ત્યારે લક્ષ્મીજી પ્રાપ્ત થશે. અત્યારે તમારું જે પણ કાંઈ તેજ એ નીકળી ગયું છે તમારા શરીરમાંથી, એ તમામ તેજ તમને પાછું પ્રાપ્ત થશે. ભવિતારો મદ વિમુખા દેત્યાસ્તુ ક્લેશ ભાગીના, તમને સારી પ્રાપ્તિ થશે, તમે અધિક તેજ વાળા થશો, પણ દૈત્યા ક્લેશ ભાગીના, અસુરો તો એ તો ક્લેશના ભાગી થશે. આવું કેમ? મહેનત તો બંને કરવાના છે, દેવતાઓ અને દાનવો બંને મહેનત કરશે, પણ દેવતાઓ એ ભગવાનથી સન્મુખ છે, ભગવાનને સાથે રાખીને બધું કરવાના છે, એટલા માટે દેવતાઓ એ અધિક તેજવાળા થશે અને ભગવાનથી વિમુખ એવા અસુરો એને ક્લેશનું ભાગી થવું પડશે. આપણા જીવનમાં પણ એવું છે, ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ, બધાને અનુભવ હોય, જીવનમાં તપાસ કરીએ તો ખ્યાલ આવે કે કેટ કેટલી મહેનત કરવા છતાં પણ કોઈ કાર્યની અંદર સફળતા ન મળતી હોય. કેટલાય પ્રયત્નો કર્યા હોય, જેટલા છેડા આંબે એટલા બધાય, જેટલા ઉપાયો હોય બધા ઉપાયો અજમાવી લીધા હોય, પરંતુ આપણે એ કાર્યની અંદર સફળ ન થયા હોઈએ. કારણ, એ વખતે જો તપાસ કરીએ તો આપણા માનસની અંદર મહેનતનું વધારે પ્રાધાન્ય હશે. કર્મફળ પ્રદાતા એવા જે પરમેશ્વર, એનો ઊંડે ઊંડે આપણા હૃદયની અંદર વિશ્વાસ ઓછો હોય, એટલે જે જેમાં માને છે એને એ મળે છે. આપણે મહેનતમાં માનતા હતા એટલે આપણને મહેનત ભાગમાં આવી, પણ જ્યારે ભગવાનમાં વિશ્વાસ રાખી, ભગવાનમાં માનીશું, ત્યારે ભગવાન સાથે રહેશે, આપણું તેજ વધશે. સ્કંદ વાચ ઇત્યુક્ત્વા અંતર્દધે વિષ્ણુર્ભક્ત સંકટનાશન દેવાસ્તસ્મી નમસ્કૃત્ય તદુક્તમ કર્તુમારવન. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, ભક્તના સંકટને નાશ કરનારા એવા ભગવાન વિષ્ણુ દેવતાઓને આવી રીતે આશીર્વાદ આપી, વરદાન આપી કે તમે કરો, હું તમારી સાથે છું, તમને બધું પ્રાપ્ત થશે, આમ આશીર્વાદ આપી દેવતાઓએ નમસ્કાર કર્યા અને ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે. ભગવાન તો અજન્મા છે, ભગવાનનો ક્યારેય નાશ થતો નથી. નાશ અને અંતર્ધાન થવું એમાં ખૂબ ફેર છે. એ વસ્તુ ત્યાં હોય તો ખરી, પણ આપણને દેખાય નહીં. મહારાજ અત્યારે પ્રગટ છે, પ્રત્યક્ષ નથી. જેવી રીતે પ્રત્યક્ષ તો છે, પણ આપણે ઊંધું મુખ કરીને બેઠા છીએ એટલે આપણને નથી દેખાતા. સૂર્ય અત્યારે છે કે નહીં? અત્યારે છે, પણ આપણને અહીંયા દેખાય છે. એનો અર્થ એવો છે કે સૂર્ય નથી? સૂર્ય છે તો ખરા, જ્યારે આપણે બહાર નીકળીશું ને જોશું ત્યારે સૂર્યના દર્શન થશે. એવી જ રીતે ભગવાન અંતર્ધાન થયા છે, પણ પ્રગટપણે તો એ સદાયને માટે દેવતાઓની સાથે જ છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય શ્રી વાસુદેવ પ્રસાદ નિરૂપણ નામા દશમોધ્યાય. સ્કંદ ઉવાચ, બ્રહ્મરુદ્રો મહેન્દ્રાદિન સંધાનાય અસુરેશ આજ્ઞાપ્ય જગમતુ સ્વં સ્વં ધામ દેવારસા મુને. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા, બ્રહ્માજી સત્ય લોકમાં ગયા અને શિવજી એ કૈલાસમાં ગયા, જતા જતા એવું કહેતા ગયા કે તમે અહીંથી રસાતળમાં જાઓ અને ત્યાં અસુરો સાથે સંધિ કરો. બધા જ દેવતાઓ બ્રહ્માજી અને શિવજીની આજ્ઞાથી અને ભગવાનની પણ ઈચ્છા એવી જ હતી કે અસુરોને સાથે રાખજો. એટલે રસાતળમાં આવ્યા. સમયોચિત ભાષાવિદ આસવ નીતિ યુક્તિ બિહી. અસુરોના દરબારમાં આવ્યા. કોઈ કહે છે એણે કહ્યું હવે ઇન્દ્ર મહારાજા સ્વર્ગના અધિપતિ રહ્યા નથી, એટલે કોઈકે કહ્યું કે સ્વર્ગના માજી અધિપતિ ઇન્દ્ર પધાર્યા છે, સાથે દેવતાઓ છે, શું કરવું છે? તો કે આવવા દો, જે પણ કઈ હશે એ જોયું જશે, બાંધવાનું થાય તો અમે, ઝઘડવાનું થાય તો તૈયાર જ બેઠા છીએ, કાંઈ વાંધો નથી, આવવા દો. દેવતાઓ અંદર આવ્યા, આસન આપ્યા, બેઠા. નીતિશાસ્ત્ર કે જે શાસ્ત્રની અંદર કોની સાથે કેવી રીતે વાતચીત કરવી, સામાજિક, વ્યક્તિગત, પારિવારિક જીવનની અંદર કેવું આપણું વર્તન હોવું જોઈએ, આપણા કેવા લક્ષણો હોવા જોઈએ એક માનવ તરીકેના, એનું ખૂબ જ સરસ રીતે એની અંદર વર્ણન છે. ઇન્દ્ર મહારાજા નીતિશાસ્ત્રને જાણતા હતા અને એટલા માટે જ નીતિશાસ્ત્રની યુક્તિઓ દ્વારા અસુરો સાથે વાર્તાલાપ કરે છે કે સાંભળો, એક કામ છે, બોલો ને શું છે? એક કામ કરવાનું છે જેમાં તમારા સાથની જરૂર છે, અમને સોંપી દો, અમે કરી લેશું. અરે સાંભળો, પણ આ કામ એવું છે કે એકલા થાય એમ નથી, તમે એકલા પ્રયત્ન કરશો તો તમારાથી પણ નહીં થાય, અમે એકલા પ્રયત્ન કરીશું તો અમારાથી પણ નહીં થાય, એવું આ કાર્ય છે. શું કાર્ય છે એની તો વાત કરો. અને એ વખતે વાત કરી કે આવી રીતે અમૃત પ્રાપ્ત કરવાનું છે, લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાના છે. દાનવોને થયું કે નહીં, બરાબર છે, સાથ આપવા જેવું છે. અમર કોને ન થવું ગમે? બધાને અમર થવું ગમે. અસુરોએ સાથ આપ્યો. તરત જ બધા ક્ષીર સમુદ્રના તટે આપણી જે પૃથ્વી છે, સાત દ્વીપ અને સાત સમુદ્રથી ઘેરાયેલી છે પૃથ્વી લોક, એમાંનો એક ક્ષીર સમુદ્ર છે. અત્યારે જે પૃથ્વી લોક ઉપર છીએ આપણે, એ જંબુદ્વીપ, આના પછી જંબુદ્વીપ આવે, પછી લવણ સિંધુ, પછી શાલ્મદ્વીપ, એવી રીતે દ્વીપ આવે, અને એમ કરતા કરતા ક્ષીર સમુદ્ર કે જે 16 લાખ યોજન એટલો મોટો છે, એ ક્ષીર સમુદ્રના તટે સમુદ્ર મંથન કરવા માટે બધા ભેગા થયા. આ પૃથ્વીની અંદર જેટલી પણ કાંઈ ઔષધિઓ હતી, એ બધી જ ઔષધિઓ બધા જ સ્થાનેથી ભેગી કરવામાં આવી, અને ત્યારબાદ ઔષધિઓ મળી ગઈ ત્યારે શું કર્યું? મહા ઔષધિ ઉપાનીય બહુશઃ નિદધુ દ્રુતમ, તરત જ ઔષધિઓ ભેગી કરી અને મંદ્રારીમ ઉપેત્ય, અલગ અલગ પ્રકારની વિચિત્ર પ્રકારની ઔષધિઓ જે મંદરાચળ પર્વત ઉપર છે, એ મંદરાચળ પર્વત પાસે બધા દેવો અને દાનવો આવ્યા, આવી અને મંદરાચળ પર્વતને ઉપાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અનેક પ્રકારે પ્રયત્નો કર્યા છતાં પણ મંદરાચળ પર્વત ઉપડો નહીં. શા માટે ન ઉપડો? કારણ કે મંદરાચળ પર્વત 11,000 યોજન જમીનની અંદર હતો અને એટલો જ પાછો બહાર હતો. એક યોજન એટલે થાય 4 માઇલ, 1 માઇલ એટલે થાય 1.6 કિલોમીટર, અને આમ કુલ ગણતરી કરીએ તો એપ્રોક્સિમેટલી આંકડો 1,60,000 એટલા કિલોમીટર, એટલો ઊંચો અને એટલો પાછો, એટલે કુલ 3,20,000 એટલા કિલોમીટરનો એ પર્વત અંદર હોય અને બહાર કુલ થઈને આટલો કઈ રીતે ઉપડે? એટલે એ વખતે બધા જ્યારે સમર્થ ન થયા પર્વતને ઉપાડવા માટે, ત્યારે તુષ્ટુભુ હરિમ ભગવાનની દેવતાઓએ પ્રાર્થના કરી, અને જેવી ભગવાનને પ્રાર્થના કરી એ જ ક્ષણે ભગવાને શંકરસણ ભગવાનને આજ્ઞા કરી કે તમે જાઓ અને જે મંદરાચળ પર્વત છે એને તમારા સામર્થ્યના બળથી બહાર કાઢો. શંકરસણ ભગવાન એટલા સામર્થ્યવાળા હતા, ભગવાને એટલું સામર્થ્ય એમની અંદર મૂકેલું છે કે શંકરસણ ભગવાને એક ફૂંક મારી, ત્યાં તો મંદરાચળ પર્વત મૂળમાંથી ઉખડી અને 13 કિલોમીટર એટલે કે 2 યોજન જેટલો દૂર પડ્યો. ફૂંક મારતા હો, એક ફૂંક મારી અને 13 કિલોમીટર દૂર મંદરાચળ પર્વત પહોંચી ગયો. દેવો અને દાનવો મંદરાચળ પર્વત પાસે આવ્યા ને રાજી રાજી થઈ ગયા. પોતાના બાહુબળથી મંદરાચળ પર્વતને ઉપાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ એટલો બધો વજનદાર કે છતાં પણ વીપડો, ફરીથી વીપડો નહીં, વિફલ શ્રમા. જેટલી પણ કઈ મહેનત હતી બધી પાણીમાં ગઈ, એટલે વરી પાછા મુરજાઈ ગયા, ખેદ પામવા લાગ્યા. જ્ઞાત્વા સુર ગણાન ખિન્નાન ભગવાન સર્વ દર્શન, સર્વ સાક્ષી એવા ભગવાન કે જીવ પ્રાણી માત્રના સંકલ્પ અને ગતિને જાણે છે. જ્યારે દેવતાઓએ મંદરાચળ પર્વત પાસે આવ્યા ત્યારે ભગવાનનું સ્મરણ કર્યું હતું, અને સ્મરણ કરવા માત્રથી એ વખતે ભગવાન ત્યાં હાજર થઈ ગયા હતા. ફરીથી ભગવાનને દેવતાઓ ખિન્ન થયેલા જોઈ, અસુરોને ખિન્ન થયેલા જોઈ નહીં, સુર ગણાન ખિન્નાન જ્ઞાત્વા, દેવતાઓ ખેદ પામ્યા છે આવું જાણીને તરત જ સર્વ સાક્ષી એવા ભગવાન ત્યાં આવ્યા અને ગરુડજીને આજ્ઞા કરી કે તમે જાઓ અને એ પર્વતને લઈ અને ક્ષીર સમુદ્રના તટે મૂકો. ગરુડજી કેવા સમર્થ, તો અહીંયા કહ્યું કે અષ્ટ આવરણે સહિત એવું જે આ બ્રહ્માંડ એને પ્રયાસ વિના ધારણ કરવા માટે સમર્થ છે. આટલા શક્તિશાળી ગરુડજી અને પાછો વેગ કેટલો, એવું કહેવાય કે સ્પીડ ફાસ્ટર ધેન માઇન્ડ ઇઝ ઇમ્પોસિબલ, મન કરતા વધારે ગતિ મેળવવી અશક્ય છે. મનોવેગ, ગરુડજીનો વેગ એ મન જેટલો છે. ઉપનિષદની અંદર એવું કહ્યું, ગરુડજીનો આટલો વેગ તો ભગવાનમાં કેટલો, મનસો જવીયો. મન કરતા પણ ભગવાનનો વેગ અતિશય વધારે છે. ઉપનિષદોની અંદર ભગવાનને કર ચરણથી રહિત કહ્યા એનું તાત્પર્ય એવું છે, અપાણી પાદો જવનો ગ્રહિતા. હાથનું કાર્ય શું? કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી, કઈક વસ્તુ ગ્રહણ કરવી એનું કાર્ય છે. હાથ ગ્રહણ કરે અને પાદ એટલે કે ચરણ એનું કાર્ય શું? ગતિ કરવી, વેગ મેળવવો, કોઈક સ્થાને પહોંચવું. ભગવાનને કર ચરણથી રહિત કહ્યા, ભગવાન માઈ કેવા કર ચરણથી રહિત છે, પણ ભગવાનને કર કે ચરણની કઈ અપેક્ષા નથી. કેમ? કારણ કે મનસો જવીયો. જેવી રીતે આપણે ગતિ કરી અને કોઈક સ્થાને પહોંચવું હોય એ સ્થાને ભગવાન પહેલા પહોંચી ગયા હોય છે, એટલા ભગવાન વેગવાળા છે. આપણે સંકલ્પ કરી અમેરિકા મગજમાં આવી ગયું, એના કરતા પણ વેગવાળા ભગવાન છે. ગ્રહિતા, ભગવાન એટલા ઝડપથી બધી વસ્તુને ગ્રહણ કરે છે. જેમ કોઈ યોગી સિદ્ધ પુરુષ હોય, એક સ્થાને બેઠા થકા હજારો ગામનું એ અહીંયા બેઠા થકા ગ્રહણ કરે, એનામાં જે સામર્થ્ય આવ્યું એ ભગવાનની ઉપાસનાથી આવ્યું, તો ભગવાનમાં કેવું સામર્થ્ય? એટલા માટે કહ્યું અપાણી પાદો, ભગવાનને પાણી કે પાદની અપેક્ષા નથી, એટલા માટે રહિત કહ્યા. પણ ભગવાન એ પાણી અને પાદ કહેતા કે હાથ અને પગ કરચરણા દીકથી રહિત નથી, સદાયને માટે સાકાર છે. ગરુડજી ભગવાનના વાહન સમા, અતિશય વેગવાળા ગરુડજી તરત મંદરાચળ પર્વત પાસે આવ્યા, ચાંચમાં મંદરાચળ પર્વતને લીધો, પર્વતને ચાંચમાં લઈ અને તરત ક્ષીર સમુદ્રના તટે મૂકી આવ્યા. અને ઉત્પાટ્ય સાગર તટે નિધાય હરિમ આયયો, ભગવાન પાસે આવ્યા. ગરુડજી આપણને ઉપદેશ આપે છે કે આપણી અંદર ગમે એટલી શક્તિશાળી હોય, અષ્ટ આવરણ સહિત બ્રહ્માંડોને ધારણ કરવાની શક્તિ કદાચ ભગવાન આપણને આપે, મન જેટલો વેગ ભગવાન આપણને આપે, છતાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એ આપણું પરમ કર્તવ્ય છે. ગરુડજી પાસે આટલું સામર્થ્ય હોવા છતાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તા, અને એટલા માટે જ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળીએ. મહારાજે કહ્યું કે શાલિગ્રામ ભગવાનની પૂજા કરો. બ્રહ્માનંદ સ્વામીએ શું કહ્યું? અરે મહારાજ, તમને મૂકી અને શાલિગ્રામ ભગવાનની પૂજા અમે શા માટે કરીએ? મહારાજ કહે કે અન્ન વસ્ત્ર બધાને પૂરા પાડે છે, માટે પૂજા કરો. મહારાજ, તમારી ઉપાસનાથી અમે પણ સમગ્ર બ્રહ્માંડનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ છીએ. આટલી ઊંચી સામર્થ્ય. મહારાજ અક્ષરધામમાં જાય તો બ્રહ્માનંદ સ્વામીને ખ્યાલ આવે તો અક્ષરધામમાંથી પાછા લઈ આવે એટલા સમર્થ સંતો પણ મહારાજના દાસ ભાવે વર્તે. તતઃ સમૃષ્ટ મનસઃ સર્વે કશ્યપ નંદનાહા. કશ્યપ ભગવાનના એવા દીકરાઓ દેવો અને અસુરો એ સમૃષ્ટ મનસઃ મંદરાચલ પર્વત ક્ષીર સમુદ્રના તટે આવ્યો એટલે ખૂબ જ રાજી રાજી થઈ ગયા. વાસુકી નાગને બોલાવવામાં આવ્યા. પાતાળના રાજા છે, હજાર ફેણ છે, કેટલું મોટું કદ હશે? મંદરાચળ પર્વત આટલો મોટો અને એને વીંટાવું અને વળી પાછું દેવો અને દાનવો 33 કરોડ દેવતાઓ એ બધા પકડી શકે એટલી લંબાઈ હોવી જોઈએ ને. આ બધી કલ્પના બહારની વાતો છે. કઈ રીતે એ સમુદ્ર મંથન થયું હશે? કારણ કે સમુદ્રને વલોવો આપણે તો નાની ગોળીમાં છાશ વલોવાનું થયું હોય તો હાફી રહીએ અને આ તો આખો સમુદ્ર વલોવવાની વાત છે. વાસુકી આહવયા માસુ. વાસુકી નાગને બોલાવવામાં આવ્યા અને કહ્યું કે તમે અમારો સાથ આપો, મને શું આપશો? કોઈ પણ માણસ એમનેમ કામ કરે નહીં. સારું, તમારે જોઈતું હોય તો અમે તમને અમૃત આપીશું. અમૃત આપવાનું નક્કી થયું એટલે થયું, વાંધો નહીં, ચાલો આપણને કંઈક તો મળશે. વળી પાછા ઔષધિઓ બધી ભેગી થઈ ગઈ હતી. વાસુકી નાગ હાજર થઈ ગઈ હતા, મંદરાચળ પર્વત પણ હાજર હતો. હવે સમુદ્ર મંથન કરવાની વાત હતી, થોડીક વાર હતી, ત્યાં સમુદ્ર મૂર્તિમાન રૂપે આવ્યા. મને શું આપશો? આવો પ્રશ્ન કર્યો એટલે કહ્યું કે તમને પણ અમે અમૃત આપીશું. ત્યારે સમુદ્રએ કહ્યું કે જો તમે મને સમુદ્રમાં ભાગ નહીં આપો તો તમે જે આ મંથન કરવાના છો એ મંથનથી મને જે પીડા થશે એ પીડાને હું સહન કરતો બંધ થઈ જઈશ. માટે ક્યારેય પણ તમે મનની અંદર પણ એવો સંકલ્પ ન કરતા કે સમુદ્રને અમે અમૃત નહીં આપીએ. બધાની નજર કેના ઉપર છે? અમૃત ઉપર છે. આપણને એમ થાય કે આપણે જ અહીંયા શાંતિથી બેઠા છીએ, આપણી કોઈની નજર અમૃત ઉપર નથી. એવું નથી, આપણા બધાની નજર પણ અમૃત ઉપર છે. કોઈ પણને મરવું ગમતું નથી. વી વોન્ટ ટુ લીવ ફોર એવર. મરવું પડે છે એટલે, બાકી હમણાં એમ કહ્યું હોય કે તમારે 1000 વર્ષ આને આ દેહમાં રહેવાનું છે, વાંધો નહીં, રહેવા દો તમે. બધાની નજર કોના ઉપર છે? દેવો દાનવ અને મનુષ્યો બધાની નજર અમૃત ઉપર છે. જીજી વિશા જીવવાની ઈચ્છા બધાને છે. તથેતિ તે પ્રતિજ્ઞાય ક્ષિપ્ત્વા દોષતિ લતા પરિવીવ્યુર્નાગરાજમ તસ્મિન કાંચન પર્વતે. આવી રીતે સમુદ્રને પણ અમૃત આપવાનું નક્કી કરી જેટલી પણ કાંઈ ઔષધિઓ હતી, લતાઓ ભેગી કરેલી હતી, એ બધી જ ઔષધિઓ લતાઓ એ સમુદ્રમાં નાખી નાગરાજ વાસુકીને મંદરાચલ પર્વતની આજુબાજુ વીંટળાવવામાં આવ્યા. દેવો અને દાનવો એ બધું સરખી રીતે પોતપોતાની સ્થિતિમાં આવી ગયા. મંદરાચલ પર્વત હજી કિનારે હતો પણ એટલા બધા બધા ઉત્સાહમાં હતા, બધા વેગમાં હતા અને ભગવાને પણ થોડું બધાને બળ આપ્યું એટલે ભગવાનની ઈચ્છાથી ને બધાના પ્રયત્નથી મંદરાચળ પર્વત કે જે કિનારે હતો બધા દેવો અને દાનવોએ એક સાથે મંદરાચળ પર્વતને ઉપાડી અને સમુદ્રમાં નાખી દીધો. સમુદ્રમાં સ્થાપિત થયો મંદરાચળ પર્વત, પણ આધાર શું? આધાર નહોતો એટલે વજન એટલો, એટલે તરત જ સમુદ્રના તળિયે બેસી ગયો. અને એ જ વખતે ભગવાને નક્કી કર્યું કે અહીંયા જો આધાર નહીં રહે તો સમુદ્ર મંથન નહીં થઈ શકે. અને એ જ વખતે ભગવાન કચ્છ રૂપે આવ્યા. બોલો કચ્છ ભગવાન કી જય. કેટલા મોટા હતા? તો 1,00,000 યોજન એમની પીઠ હતી. એ પીઠ ઉપર ભગવાને મંદરાચળ પર્વત રાખ્યો. મંદરાચળ પર્વત એકદમ ભગવાનની પીઠ ઉપર સ્થિર થયો અને ત્યારબાદ ભગવાન એ ત્યાં હાજર થઈ ગયા હતા ને, હવે પ્રત્યક્ષ રૂપે આવ્યા. અને દેવો જ્યારે સમુદ્ર મંથન કરવા માટે વાસુકી નાગનું મુખ પકડવું કે પૂંછ ભાગ પકડવો એવું નક્કી કરતા હતા ત્યારે ભગવાન આવ્યા અને દેવોને ઈશારો કર્યો. દેવતાઓ સમજી ગયા એટલે વાસુકી નાગના જે મુખ ભાગ હતો એ બધો દેવતાઓએ પકડ્યો અને પૃષ્ઠભાગ કોના ભાગમાં આવ્યો? દાનવોના ભાગમાં આવ્યો. દાનવોને ખોટું લાગી ગયું કે આ તો ખોટું કહેવાય. દાનવો શું બોલ્યા? સાંભળો, ભલે આપણે ભાઈઓ હોઈએ પણ વિદ્યાએ કરીને, દાનવો બોલે છે, વિદ્યાએ કરીને, તપે કરીને અને વયે કરીને અમે તમારા કરતાં મોટા છીએ. અમે તમે અમને શું માનો છો? અમે કંઈ મૂર્ખા છીએ એમ? મનમાં તો દાનવ દેવો કહેતા જ હશે કે એ વાત છો તમે, અમે મૂર્ખા નથી આ પૂંછડું પકડીએ એવા. અમને પૃષ્ઠભાગ નહીં, અમને આગળનો ભાગ આપો. અમે તુચ્છ એવો સર્પનો આ પૂંછ ભાગ પકડવા તૈયાર નથી. ભગવાને ફરીથી ઈશારો કર્યો કે અત્યારે જો આપણે કંઈક કરવા જઈશું તો સમુદ્ર મંથન થવાની જગ્યાએ બીજું બધું થશે, એટલે અત્યારે રહેવા દઈએ. ભગવાને ફરીથી ઈશારો કર્યો એટલે તરત જ દેવતાઓએ આવી અને જે પણ કાંઈ વાસુકી નાગનો જે પૃષ્ઠભાગ હતો એ દેવતાઓએ પકડ્યો અને દાનવોને મુખ ભાગ આપ્યો. શા માટે આવું ભગવાને કર્યું? તો એનું પણ કહ્યું કે વાસુકી નાગની હજાર ફેણ એ જ્યારે સમુદ્ર મંથન થવાનું હોય ત્યારે એમનું શરીર એ વીટળાયેલું હોય અને એ વખતે એમના મુખમાંથી એમને વિષમય ફૂતકાર નીકળે અને એને કારણે એ જે વિષ હોય એની તાપ ખૂબ લાગે, એ તાપ દેવતાઓને ન લાગે એટલે પહેલાં એમને એ ગ્રહણ કરવાનું કહ્યું. પણ દાનવો એ આ કાંઈ સમજી શકા નહીં. એટલે હવે જે પણ કાંઈ વિષનો અગ્નિ પ્રગટ થશે અને એની દાહ લાગશે, કોને લાગશે? અસુરોને લાગશે. હલવાઈ ગયા બધા. દ્વાવિંશતિ સહસ્રાણી યોજનાનાં તમુચ્છ્રિતમ અંબો નિધો નિદદરે ક્રોશંતોર્થ્યમુત્સુકા. 22,000 યોજનનો ઊંચાઈ વાળો એવો આ મંદરાચળ પર્વત. દેવો અને દાનવો ખૂબ જ ઉત્સાહપૂર્વક મંદરાચળ પર્વતમાં સમુદ્ર મંથન કરવા લાગ્યા અને સમુદ્ર મંથન કરતા હતા એ વખતે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનની સ્તુતિ કરવાથી ભગવાને ફરીથી એમને સાથ આપ્યો, ભગવાને એમને બળ પૂરું પાડ્યું. સમુદ્ર મંથન કરવા લાગ્યા. સમુદ્ર મંથન શરૂ થયું. એ મંદરાચળ પર્વતને જ્યારે ઘુમાવતા હતા એનો એટલો બધો વેગ હતો કે મંદરાચળ પર્વત ઉપર રહેલા જે વૃક્ષો હોય એ ઉપરથી તૂટી તૂટી અને નીચે પડતા હતા. તળેટીમાં રહેલા જે વૃક્ષો હતા એ સમુદ્ર મંથનના વેગથી એમાં અગ્નિ પ્રગટ થયો અને મંદરાચળ પર્વત ઉપર સમુદ્ર મંથન ચાલતું હતું એ વખતે જેટલા પણ કાંઈ પશુઓ હતા, પક્ષીઓ હતા, જળચર જંતુઓ હતા એ બધા નાશ પામી ગયા. ક્ષીર સમુદ્રમાં જેટલા પણ કાંઈ જળચર જંતુઓ હતા એ પણ આ મંથન વખતે મરી ગયા. કેટલી મોટી હિંસા આ થઈ ગઈ. ક્ષીર સાગરમાં રહેલા અનેક પ્રકારના જળચર જંતુઓ એ પણ મૃત્યુ પામ્યા. અતિશય સમુદ્ર મંથન થવાને લીધે વાસુકી નાગના મુખમાંથી ઝેર નીકળવા માંડ્યું અને એ ઝેરની અગ્નિ એ અસુરોના મુખ ઉપર આવી અને બધા એ કોલસા જેવા કાળા પડી ગયા. એમનું જે પણ કાંઈ તેજ હતું એ બધું હણાઈ ગયું અને સાવ નિસ્તેજ થઈ ગયા. નાગરાજ વાસુકી એના હજાર મુખો એ પણ વારે વારે લબડી પડતા હતા એટલા માટે ભગવાને ફરીથી આજ્ઞા કરી શંકરસણ ભગવાનને કે તમે ત્યાં જાઓ અને વાસુકી નાગની જે 1000 ફેણ છે એને ઉપર પકડી રાખો. તરત જ શંકરસણ ભગવાન ત્યાં આવ્યા અને વાસુકી નાગની 1000 ફેણ એને ઉપર પકડી રાખી એમની મુખમાંથી જે પણ કઈ વિષ નીકળતું હતું એ બધું પણ ભગવાન સહન કરવા લાગ્યા. દેવો અને દાનવો એમણે સમુદ્ર મંથન કર્યું એ તો આપણે સાંભળીએ છીએ, પણ એમાં ભગવાનની કેટલી સહાય છે. સૌ પહેલી સહાય કઈ કરી? સૌ પ્રથમ તો ભગવાને ગરુડજીને આજ્ઞા કરી આ પહેલી સહાય કે તમે જાઓ અને મદદ કરો. બીજી સહાય કઈ? શંકરસણ ભગવાનને કહ્યું. ત્યારબાદ પોતે કચ્છ રૂપે આવ્યા અને અત્યારે વળી પાછી શંકરસણ ભગવાનને આજ્ઞા કરી, એટલે આ ચોથી વાર સહાય ભગવાને કરી છે. આપણા જીવનમાં આપણને એમ થાય કે અમે કેટલા બધા સફળ છીએ, અમે આ કાર્ય કરી શક્યા છીએ, એનું જો કોઈ પણ કારણ હોય તો એ કોણ છે? ભગવાન છે. ભગવાન આપણી અવ્યક્ત રીતે સહાય કરે છે. એક સેકન્ડ પછી શું થવાનું છે આપણને ખ્યાલ નથી. આપણે ઘરેથી કથા સાંભળવા માટે નીકળ્યા, રસ્તામાં શું થવાનું હતું એની આપણને કાંઈ ખબર નહીં. અવ્યક્ત રીતે ભગવાને સહાય કરી હોય તો એ તો આપણે ખબર પણ ન પડે. આમ આપણા જીવનમાં પણ ભગવાન અવ્યક્ત રીતે સહાય કરે છે. ડગલે અને પગલે ભગવાન આપણી સહાયમાં બેઠા છે. આવી રીતે દેવતાઓ અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરે છે 100 વર્ષો, 200, 300, 400, 999 ને એમ કરતા કરતા 1000 વર્ષ પૂરા થયા. સમુદ્ર મંથનના 1000 વર્ષ થયા ને પહેલું રત્ન નીકળ્યું, હળાહળ ઝેર. ઝેર નીકળ્યું હળાહળ શા માટે? જેવી રીતે હળ જમીનમાં ચાલે, જમીનને ખોદી નાખે, ફાડી નાખે, એવી રીતે આ ઝેર એનું કોઈ પાન ન કરે તો પણ મનુષ્યનું હૃદય એની હોજરી એને ફાડી નાખે એવું હતું, એટલે કહ્યું કે હળાહળ. બીજું નામ છે આ ઝેરનું કાળકૂટ. જેવી રીતે ભગવાનથી વિમુખ જીવ હોય અંતકાળે એક એક રોમની અંદર કોટી કોટી વિછીની વેદના થાય, એવી રીતે આ ઝેર છે સર્વલોક અતિ દાહકમ, તમામ લોકોને અતિશય દાહ ઉત્પન્ન કરનારું હતું. એટલા માટે આ ઝેરને કહ્યું કે કાળકૂટ. જેવી રીતે કાળ લોકોને ઘૂંટાવી ઘૂંટાવીને મારે છે, એવી રીતે આ ઝેર એ લોકોને ઘૂંટાવનારું હતું, દાહ કરનારું હતું, એટલા માટે કાળકૂટ ઝેર કહ્યું. એ ઝેર નીકળ્યું એટલે તરત જ બધી જ દિશાઓમાં એ વ્યાપવા લાગ્યું. દેવો અને દાનવોના શરીર બળવા લાગ્યા, સમુદ્ર મંથન પડતું મેલી અને ત્યાંથી ભાગી ગયા. થયું કે હવે કરવું શું? ત્યારે બ્રહ્માજી અને બધા જ જે દક્ષ પ્રજાપતિ હતા એમણે શિવજીને પ્રાર્થના કરી કે તમારા સિવાય આ ઝેરનું પાન કરી શકે એવું કોઈ નથી. પાર્વતીજીએ ના પાડી. એ વખતે ભગવાન વિષ્ણુ એમણે પણ શિવજીને પ્રાર્થના કરી કે તમે આ ઝેરનું પાન કરો. કારણ કે શા માટે? કારણ કે તમામ દેવતાઓમાં તમે પહેલા ઉત્પન્ન થયેલા છો, તમે દેવતાઓના અગ્રજ છો, અને દેવતાઓ જ્યારે આ સમુદ્ર મંથન કરે છે એ વખતે પહેલા ઝેર ઉત્પન્ન થયું છે. વિષ પણ અગ્રજ છે અને તમે પણ અગ્રજ છો. પહેલા જે થયા હોય એને જે પહેલું થયું હોય તે મળે માટે તમે આ ઝેર ગ્રહણ કરો. ભગવાન શિવજીએ આ ઝેરને ગ્રહણ કર્યું એના બે કારણો કહ્યા છે. પહેલું કારણ એ કે પોતે અતિશય ભોળા છે, અતિશય દયાળુ છે, એટલા માટે ઝેર ગ્રહણ કર્યું. ને બીજું આજ્ઞયા અરેહે, ભગવાનની આજ્ઞાથી ઝેર ગ્રહણ કર્યું છે. તરત જ જે ઝેર વ્યાપતું હતું શિવજી આવ્યા, પોતાની યોગ કળાથી જે પણ કઈ ઝેર વ્યાપ્યું હતું યોગ કળાથી બધું જ ઝેર પોતાના હાથમાં ભેગું કર્યું અને યોગ કળાથી ભેગું થયેલું પોતાના હાથમાં રહેલું એ ઝેર એ શિવજી પાન કરી ગયા અને પાન કરતાની સાથે જ એ કંઠની અંદર રાખી લીધું, ન બહાર કાઢ્યું કે ન અંદર ઉતાર્યું. આપણા જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં, સંપ્રદાયમાં આપણને પણ ક્યારેક ક્યારેક ઝેર પીવાનું મળશે. એવું નથી કે આપણને કોઈ ઝેર નહીં આપે. મહાદેવની ભૂમિકા આપણે પણ આપણા જીવનમાં એક વખત ભજવવી પડશે. શિવજીને શંકર ભગવાન શા માટે કહેવાય? શમ કરોતી ઇતિ શંકર હ. પોતે ઝેરનું પાન કર્યું, દેવો અને દાનવોને બધાને સુખ આપ્યું, એટલા માટે એમને શંકર કહેવાય. આપણે જો ઝેરનું પાન કરીએ આપણા માટે, પરિવાર માટે, તો બધા સુખી થાય અને આપણે પણ સુખી થઈએ. પણ એના માટે આપણે ઝેર પીવું પડે. ખંભાતમાં સંતો વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા જોળી માગવાની થાય, એક પટેલના ઘરે ગયા. એ સત્સંગી નહોતા એટલે સંતો જ્યારે ગયા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, આવી રીતે સંતોએ જોળી માગવા માટે આ શબ્દો બોલ્યા. અને એ વખતે પેલા મહિલા પટેલના જે ઘરવાળા હતા એ ધોળનું ગાન કરતા હતા. થયું કે મારા પીટિયા મૂંડિયા આવ્યા છે, બીજું કાંઈ કામ નથી, રોજ માગવા માટે આવે છે, એમ કહીને ઘરમાં જે પોતું હતું ગારવાળું કરી અને છૂટો ઘા કર્યો. સંતો એક શબ્દ પણ બોલ્યા નથી. જેટલું પણ કાંઈ ઝેર હતું, ગાળો એમને ભાંડી, એ બધી જ સંતો પી ગયા. પોતું હતું એ સાથે લઈ નદીમાં ધોઈ અને એના એક એક દોરા નોખા કરી, દોરામાં જે કાંઈ નોખું થયું હોય એ બધા જ દોરાની વાટો બનાવી અને એના દ્વારા ઠાકોરજીની આરતી ઉતારી, ઝેરનું પાન કરી ગયા. અને એના પ્રતાપે એ જે વાટો ઉપયોગમાં આવીને પેલા મહિલાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે આવ્યા અને કહ્યું કે ભલે તમે અમારા સંતોને ગાળો આપી, અપમાન કર્યું, પણ તમારી જે વાટો હતી એ અમારા ઉપયોગમાં આવી છે, માટે તમે અમારા ધામમાં અમારી સાથે ચાલો. સંતોએ કેટલાય મહાત્માઓના મારને સહન કર્યા. ત્યારે આજે આપણે જ્ઞાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આજે તો સુખપાળમાં બેસીને આપણે ભગવાન ભજીએ છીએ. આપણા જીવનમાં પણ આપણે મહાદેવની ભૂમિકા ભજવવી પડશે એવું આ કથા આપણને શીખવે છે. પાસ્યતસ્તસ્ય પાણેર્યે પતિતા ભૂવિ બિંદવ તાન્નાગા વૃષ્ટિકાદ્યાશ્ચ જગૃહુકાશ્ચ નૌષધો. શિવજી જ્યારે ઝેરનું પાન કરતા હતા એ વખતે થોડાક બિંદુઓ એ પૃથ્વી ઉપર પડ્યા, એટલે જે પણ કાંઈ સર્પો હતા, વિછીઓ હતા, એ ઝેરના ટીપાનું પાન કરવા લાગ્યા. અને ત્યારથી સર્પો વિછીઓ ઝેરવાળા થયા એવું કહેવાય છે. કેટલાક સર્પો અને વિછીઓ આળસુ હતા, એમનેમ હતા, એટલે કોઈક સર્પ આપણને કરડે ને ત્યારે જોવું કે ઝેર ન ચડે. એટલે ત્યારે આપણે શું સમજવાનું કે આળસુ આળસુ હશે એમ. ઘણાય વિછીઓ પણ એવા છે હો કે જે વિછી કરડે તો આપણને ઝેર ન ચડે, દર્દ ન થાય. કેટલીક ઔષધિઓ આ પૃથ્વી પર એવી હતી કે ઝેરના બિંદુઓ પડ્યા તો, બિંદુ પડ્યા તો એ ઔષધિઓ પણ ઝેરનું પાન કર્યું, અને એટલા માટે આજે પૃથ્વી ઉપર અમુક પ્રકારની ઔષધિઓ એ પર ઝેરી છે. ઘણી ઔષધિઓ એને ન કર્યું એટલા માટે બીજી બધી ઔષધિઓ એ ઝેરી નથી, નહીતર તો આપણે આપણું અસ્તિત્વ કેમ ટકાવી શકત. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મે અમૃત મંથને વિશ્વોત્પત્તિ નામ એકાદશોધ્યાય. સ્કંદ ઉવાચ તતો રુષ્ટા કાશ્યપેયા મંથસ્થાનમુપેત્યતે પુનર્વસ્ત્રસહસ્રં ચ મંથંતિ સ્મ પયોનિધિમ. દેવો અને દાનવો એ ઝેરનું પાન શિવજીએ કર્યું એટલે ખૂબ આનંદમાં આવી ગયા અને ફરીથી સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. ફરીથી 1000 વર્ષ સુધી સમુદ્ર મંથન ચાલ્યું છે, પરંતુ કાંઈ પણ સમુદ્રમાંથી નીકળ્યું નથી. શ્રદ્ધા એમની કેટલી, કારણ કે અમૃતની આશા છે, અમૃતની આશાએ ગમે એ કરવા માટે માણસ તૈયાર થાય છે. નાસિત શિથિલાહા આસન મંથિતારહ સ્વસન મુખાહા સમુદ્ર મંથન કરવાથી 1000 વર્ષ સુધી ફરીથી પ્રયત્ન કર્યા, કેટલા થાકી ગયા હોય, બધા શ્વાસ પણ માંડ માંડ લઈ શકે છે, એકદમ આફી ગયા છે, બધાની શ્રદ્ધા પણ હવે ખૂટી ગઈ છે. વાસુકી નાગને થયું, એક બાજુ દેવો, એક બાજુ દાનવો, 1000 વર્ષ સુધી મારું તો કચર ઘાણ નીકળી ગયો, પણ વાંધો નહીં, હજુ કાંઈક નીકળે તો પણ હું સહન કરવા માટે તૈયાર છું. અમૃતની આશાએ ભલે છોલાવવું પડે, પણ છોલાવવા માટે તૈયાર છું. બધા એકદમ નિરુત્સાહી થયા છે. અને એ જ વખતે ભગવાને ફરીથી નક્કી કર્યું અને ભગવાને અનિરુદ્ધ ભગવાનને આજ્ઞા કરી કે તમે બધા જ દેવો અને દાનવોની અંદર પ્રવેશ કરો અને બધાને બળ પૂરું પાડો. ભગવાને આજ્ઞા કરી એટલે અનિરુદ્ધ ભગવાન દેવો દાનવો વાસુકી નાગમાં પ્રવેશ કર્યો અને ફરીથી બધાને બળની પ્રાપ્તિ થઈ. બલમ આ દધો તતો મમંથુસ્તરસા સંપ્રાપ્ત પરમોજસ સવિસ્મયા મહાબ્ધિમ તે સુરાસુર ગણા મુદા. ભગવાનનો જેવો પ્રવેશ થયો એટલે તરત જ બધા જ દેવો અને દાનવો અતિશય ઓજસ્વી તપસ્વી થઈ ગયા અને એકદમ ઉત્સાહથી ફરીથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને સમુદ્ર મંથન કરતી વખતે કોઈને હવે થાક પણ લાગતો નથી. વાસુકી નાગ પણ એકદમ ફોર્મમાં આવી ગયા એવું કહેવાય, એકદમ ઉત્સાહમાં આવીને બધા સમુદ્ર મંથન કરવા લાગ્યા. ને એ વખતે રત્ન તરીકે ચંદ્રમા નીકળ્યા. ત્યારબાદ તમામ વૃક્ષોના રસો, ઔષધિઓના રસો એ પણ નીકળવા લાગ્યા. ચંદ્રમાએ સમગ્ર ઔષધિઓનું પોષણ કરનારા હતા. ત્યારબાદ સર્વ કોઈની મનોકામના પૂર્ણ કરનારી એવી કામદુઘા ગાય એ સમુદ્ર મંથનમાંથી નીકળા. ઘૃત આદિક અનેક પ્રકારની ઉત્પત્તિ એ કરતા હતા. ત્યારબાદ તમામ માદક દ્રવ્યોના દેવી એવા સુરાદેવી એ પણ નીકળા. ઉચ્ચે સ્રવા ઘોડો, શ્વેત વર્ણવાળો અશ્વમાત્રાનો અધિદેવ એ પણ ઉત્પન્ન થયા. ઐરાવત હાથી કે જેમને 4 દાંત હતા અને એ પણ ચંદ્રની જેવી કાંતિવાળા એ ઉત્પન્ન થયા. પારિજાત વૃક્ષ ઉત્પન્ન થયું, કૌસ્તુભ મણિ. રૂપ અને લાવણ્યતાના સ્થાનરૂપ અપ્સરાઓ ઉત્પન્ન થઈ. શારંગ નામનું ધનુષ ઉત્પન્ન થયું અને 5 જન્ય નામનો શંખ ઉત્પન્ન થયો. 8 આટલા રત્નો સમુદ્ર મંથન કરવાથી ઉત્પન્ન થયા. કુલ 11 રત્નો ઉત્પન્ન થયા અને બાકી છે 3. એ પહેલા 11 રત્નો જે ઉત્પન્ન થયા છે એની વહેંચણી દેવો અને દાનવો વચ્ચે થઈ છે. કોઈને પણ કહ્યા વગર, ભગવાન પણ ત્યાં હાજર હતા, પણ અનુમતિ લીધા વગર અસુરોએ ઉચ્ચે સ્રવા ઘોડો અને સુરાદેવી એને ગ્રહણ કરી લીધા. ચંદ્રમાં પારિજાત વૃક્ષ અને અપ્સરાઓ એ તો કોઈને પણ કહ્યા વગર તરત જ સમુદ્રમાંથી નીકળી અને તરત જ આકાશને પામી ગયા. અને શારંગ નામનું ધનુષ, કૌસ્તુભ મણિ અને 5 જન્ય શંખ એ ભગવાન પાસે ગયા. ઉચ્ચે સ્રવા ઘોડો હતો એ તો અસુરોએ લઈ લીધો હતો. ઐરાવત હાથી ઇન્દ્ર મહારાજા દેવ છે એટલે ભગવાનની અનુમતિ લીધી કે ભગવાન લવ, ભગવાન કે આ લઈ લ્યો. એટલે ભગવાનની અનુમતિથી દેવરાજ ઇન્દ્રએ ઐરાવત હાથી એને ગ્રહણ કર્યો. આવી રીતે દેવો અને દાનવો વચ્ચે 11 રત્નો એની વહેંચણી થઈ છે. ત્યારબાદ શું થયું? ફરીથી દેવતાઓ સમુદ્ર મંથન કરવા લાગ્યા. આનદયંતિ સ્વદૃશા ત્રિલોકીમ હત વર્ચસમ મથ્યમાનાત પુનઃ સિંધો સાક્ષાત શ્રી રભવત સ્વયં. સમુદ્ર મંથન કર્યું એટલે લક્ષ્મીજી સાક્ષાત પ્રગટ થયા, જે ત્રિલોકીને આનંદ ઉપજાવનારા હતા. ભગવાને કહ્યું હતું ને દેવતાઓને કે તમારું જે તેજ હશે એ તમને ફરીથી પ્રાપ્ત થશે. જેવા લક્ષ્મીજી નીકળ્યા એટલે તમામ દેવતાઓનું જે તેજ હણાઈ ગયું હતું, લક્ષ્મીજીના પ્રતાપથી તમામ દેવતાઓને એ તેજ પ્રાપ્ત થયું. તામ ગ્રહિતુમ સર્વેપી સુરાસુર નરાદયઃ ઐચ્છન. લક્ષ્મીજી નીકળ્યા એટલે તમામ દેવતાઓ, દૈત્યો, મનુષ્યો ક્યાંથી આવ્યા ખબર નહીં, પણ અહીંયા ઉલ્લેખ છે કે મનુષ્યો નર મનુષ્યો પણ આવી ગયા. ઋષિ મુનિઓ એ બધા જ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી, પણ લક્ષ્મીજીનો એવો પ્રતાપ કે કોઈ એક ડગલું પણ આગળ માંડી શક્યા નહીં. જે જે સ્થાને હતા ત્યાં જ સ્થિર રહ્યા, કારણ કે લક્ષ્મીજીએ ઈચ્છા ન કરી, એટલો એમનો પ્રતાપ હતો. તરત જ સાક્ષાત સમુદ્રએ મૂર્તિમાન રૂપે પ્રગટ થયા અને કહ્યું કે લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય મારામાંથી થયું છે, માટે આ મારા દીકરી છે. પોતાના ખોળામાં લક્ષ્મીજીને બેસાડ્યા અને દીકરી તરીકે સમુદ્રએ ગ્રહણ કર્યા છે. પુનરબ્ધે મંથિમાનાત અધિકમ બલિભિ તેહિ સુધાર્થિર્થિભિ ધૈર્યવદ્ભિ ન અભવત સુધા. બધાને ઈચ્છા કોની હતી? અમૃતની ઈચ્છા હતી. લક્ષ્મીજી નીકળ્યા એ તો સમુદ્રએ ગ્રહણ કર્યા, પણ અમૃતની આશાએ ફરીથી સમુદ્ર મંથન સૌ કોઈ કરવા લાગ્યા, પણ કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ અમૃત હવે નીકળતું નથી. તદા શિથિલ યત્નાહાત નિરાશાહ અમૃત ઉદ્ભવે. અમૃતની ઉત્પત્તિ ન થઈ ત્યારે બધા શિથિલ ગાત્રવાળા થઈ ગયા, અતિશય નિરાશ થઈ ગયા કે હવે અમૃત નીકળે તો સારું. દ્રષ્ટ્વા તથા વિધાન્તાશ્ચ ભગવાન કરુણાનિધિ ઉદ્યુક્તો ભૂત સ્વયં બ્રહ્મણ મંથનાય હસન વિભૂ. કરુણાનિધિ એવા ભગવાન એ પોતાના સ્થાનકેથી ઊભા થયા અને પોતે જ સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા. ભગવાનને ચાર ભુજા હતી. જમણા હાથની ભુજાઓ હતી વાસુકી નાગના જે આગળનો મુખવાળો ભાગ હતો એને પકડો, અને ડાબા હાથ બે ડાબા હાથથી જે પૃષ્ઠભાગ હતો એને પકડો. ભગવાન વચ્ચે આવી ગયા અને ભગવાન પોતે સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા. દેવો અને દાનવોને થયું કે આપણે પણ ભગવાનની સહાય કરીએ. પૃષ્ઠભાગ હતો એ બાજુ દેવતાઓ રહ્યા અને મુખ્ય ભાગ હતો એ બાજુ દાનવો રહ્યા, અને ભગવાન તો સહેજે લીલા માત્રથી લેશ માત્ર પણ પ્રયત્ન વિના સમુદ્રનું મંથન કરવા લાગ્યા. અને જ્યારે ભગવાન સમુદ્રનું મંથન કરે છે એ વખતે તન્મધ્યગઃ ભગવાન મંથાબ્ધિમસ લીલયા દદાનો નયનાનંદમ ચંચત્કર વિભૂષણ. અહીંયા ભગવાન કેવા શોભે છે એનું વર્ણન છે. તો કે ભગવાને અતિશય સુવર્ણ કટી મેખલા એ એકદમ સરસ રીતે કછોટો વાળ્યો છે. ભગવાનના અંગ ઉપાંગોની અંદર અનેક પ્રકારના આભૂષણો શોભે છે. ભગવાન જ્યારે મંથન કરે છે બધા જ આભૂષણો પ્રકાશને કારણે અતિશય ચળકે છે, અને ભગવાન એ ખૂબ જ સરસ શોભા થઈ છે. મથ્યમાના તતઃ સિંધો જગને ધન્વંતરી પુમાન વિષ્ણો રંશેન ગૌરાંગઃ સુધા કુંભમ કરે દધત. અને ભગવાન જ્યારે સમુદ્ર મંથન કરવા લાગ્યા એ જ વખતે ધન્વંતરી ભગવાન હાથમાં સુવર્ણનો કળશ લઈ અને સમુદ્ર મંથન કરતી વખતે એમાંથી પ્રગટ થયા છે. કૃતાદિનામ સર્વે રસામ રસાનામ સારમ ઉત્તમમ ઘી તેલ ઇત્યાદિ તમામ રસોમાં તમામ ઔષધિઓના સારરૂપ અમૃત એના કુંભને લઈ ધન્વંતરી ભગવાને પ્રગટ થયા છે. કથા આપણને એવું શીખવે છે કે જ્યારે આપણે અમૃત મેળવવું હશે, અમૃત પદ કહેતા કે અક્ષરધામની પ્રાપ્તિ કરવી હશે, તો એ ભગવાન સિવાય બીજું કોઈ પણ કરાવી શકશે નહીં. આવી રીતે ભગવાન દેવો અને દાનવોની સહાય કરવા માટે આવ્યા છે. સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું છે, એ નીકળેલું અમૃત એની કઈ રીતે ભગવાન વહેંચણી કરવાના છે એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલો હરે કૃષ્ણ મહારાજની જય વહાલા ભક્તજનો આજની કથા સમુદ્ર મંથનની કથા અમૃતનો રસપાન કરવાની કથા અક્ષરધામ સુધી પહોંચવા માટે સાધનાનું બળ નહીં પણ ભગવાનની કૃપા અને સંતોની કૃપાના બળથી અમૃત રૂપ અક્ષરધામની આપણને પ્રાપ્તિ થતી હોય છે. આજે દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ છે. ઘણા બધા ભગવાનનો આજે જન્મ પ્રાગટ્ય પણ કર્યું, એમની મદદ પણ મળી અને કૃપાના ફળ સ્વરૂપે અમૃત પ્રાપ્તિ થઈ છે. દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કર્યા હતા? આપણે એકાદો ગુણ લઈ અને આ કથામાંથી એવું કંઈક ગુરુપદ મેળવીએ કે જ્યારે પણ કોઈ પ્રયત્ન કરતા હોઈએ, સાધનાના બળથી નહીં, તપના બળથી નહીં, ભજન કે ભક્તિના બળથી પણ નહીં, પણ કોના બળથી અક્ષરધામ જોઈએ છે? ભગવાનની કૃપાના બળથી, એમની કૃપાને ફલશ્રુતિ સ્વરૂપે અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે. આજની ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના મુખ્ય યજમાન પદે ડૉક્ટર પંકજભાઈ થોરિયા સાહેબ, ભરતભાઈ જે જોશી, ડૉક્ટર પ્રવીણભાઈ સરવૈયા, મુકેશભાઈ મોહનભાઈ મંગપરા સાથે સહયજમાન તરીકે કાંતિભાઈ નરસિંહભાઈ પટેલ, સુપુત્ર હરિભાઈ, રાજુભાઈ, યોગેશભાઈ, ચંદ્રકાંતભાઈ, સુંદરભાઈ ગોહિલ ગાંધીનગર, ગુરુકુલના પ્રિન્સિપાલ કિશોરભાઈ દવે સાહેબ, મુકેન્દ્રસિંહ, હેમુભા જાડેજા, જીવરાજભાઈ, વાઘજીભાઈ ઠુંબર આ તમામ ભક્તો આજે ધૂનપ્રસાદ અને ઠાકોરજીના થાળના યજમાન પદે છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આ તમામ ભક્તોના હૃદયમાં ઠાકોરજી વિશેષ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિનું બળ પ્રદાન કરે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. યજમાન ભક્તો પ્રસાદ ઓફિસમાંથી લેતા જશો.